देखिए थिंकिंग शुड बी ऑलवेज लॉजिकल, थिंकिंग हमेशा लॉजिकल हो चाहिए। हाँ लॉजिकल हो, परमात्मा तो लॉजिक नहीं आगर से, ये लॉजिक पूरु थाय यानी पहली बार हुआ परमात्मा तो લોજિક બહુ લોજિક થઈ જાય ને લોજિકમાં, ત્યાર પછી એનું સ્ટેજ આવે બુદ્ધુ થાય, પેલો શું થાય એટલે લોક કહે છે હું બુદ્ધુ છે, જવા દો ને કહે છે, ત્યાં લોકોને એડજસ્ટ ના થાય એનું લોજિક બહુ હાઈ લેવલ પર ગયું થાય, હાઈ લેવલ પર લોજિક જાય ને લોજિક ને અમુક હદ સુધી જાણવાનું છે, અને લોજિક ને સંપૂર્ણ ટોચ ઉપર ગયા હોય તો બુદ્ધ ભગવાન ગયા હતા, પેલા બુદ્ધ થયા અને પછી બુદ્ધ થયા, પેલા પોતે બુદ્ધુ થયા, લોકોએ કહ્યું બુદ્ધુ જેવો જવા દે ને કે ત્યાર પછી બુદ્ધ થયા, શું કહ્યું લોજિક ના ટોચ પર ગયા બુદ્ધ ભગવાન, પણ લોજિક નહીં બહાર નીકળવું જોઈએ, ભગવાન ને ઓળખવા છે તો લોજિક ની બહાર જવું પડશે, ખબર ને, એક માણસ પેલો હું કહું કોડ ઇઝી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, તારે એક જણ કે છે ના અરે ભગવાન જ બનાવ્યું છે આ જગત, કે છે તમારી વાતમાં મારે આમ નથી, તમે ભગવાનને કોને બનાવ્યું છે લોજિક શું કે છે, લોજિક તો અટકતું નથી, ભગવાને કોને બનાવ્યું કે શું કે છે, બરાબર છે જ નહીં, એનો બનાવનાર કોઈ છે નહીં, કોઈ જન્મ્યો નથી, થયો નથી, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ના આધારે ચાલી રહી છે, હું જાતે જોઈને કહું છું, પુસ્તકમાં તેલું કહેતો નથી, એટલે એ ખરો સનાતન આનંદ ઉત્પન્ન થઈ જાય તો સર્વિસ ભાઈ કામ થઈ ગયું, આટલું તો આમ તો બહાર તો રિલેટિવ બહુ સરસ પાહુ લઈને આવ્યા છો, રિયલ નું પાહુ હા કાપ્યું, હવે પાકું થશે, હવે પાકું થશે, આજે તો રહ્યા આજે આખો દાડો રહે જ થઈ જાય, આજનો દિવસ એવો છે કે રિલેટિવ રિયલ પાકું થઈ જાય એવો દિવસ, હું રહીશ ક્યાં ના વડોદરા રહેશે, આજ રહેવાનો થયો રોતો કરી આપું, ભગવાન દેખાડું તમને, તમારી પાસે જાય નહી પછાય ભગવાન, હૃદય માં તો બિરાજેલા છે પણ આંખે દેખાતા નથી, ના હૃદય માં બિરાજી કોઈ બિરાજી નથી, હૃદય માં હૃદય માં તો ખાલી મન છે, મન કે છે મને મને ભગવાન કહો, આપણે ભગવાન કહીએ તો આપડે ગુરસ બનીયા, શું કહ્યું ભગવાન હૃદય માં બિરાજા નથી, ભગવાન આખા શરીર માં વ્યાપી છે, શું છે શું કરી ને, હૃદય માં તો મન છે, એટલે મન શું કે છે મને ભગવાન કહો, ત્યારે આપડે શું નાખે એને કહીએ, એને કહેવાતું છે ભગવાન, માકડા ની જેમ નચાય નચાય જ કરે, નચાય નચાય કરે, મુક્તાત્મા જેને પોતાના સ્વરૂપ ના ભાનમાં નિરંતર રહી શકે, મનુષ્ય તરીકે મનુષ્ય હોય અને શરીર નિરંતર પોતાના ભાનમાં જ રહે, જાગૃતિમાં જ રહે, તો એ મુક્તાત્મા છે, અને બીજા તો ત્યાં સિદ્ધ ગતિમાં છે, એટલે બધા મુક્ત જ છે, અહીં મનુષ્ય ની વાત પૂછો છો કે ત્યાં નહીં પૂછો, મુક્તાત્મા કઈ ડિફરન્સ ખરો, મુક્તાત્મા ને અહીંયા કરતા દેશ ને ભોગવ અહીં મુક્તાત્મા થયેલો હોય થઈ ગયું છું, પણ મારે આ દેહ નો બધો ઉપયોગ પડે, હમણાં અહીં આગળ ખાવું પડશે, પાણી પૂરું પડશે, બોધો તો ખરો, બીજું દુઃખ ના હોય, અડે નહીં, કર્મ પ્રગતિ અડે નહીં, છતાંય પણ ઉપાધિ તો ખરી નહીં. સિદ્ધો શું હોય છે? સિદ્ધો શું હોય છે? પૃથ્વી પર જન્મ નથી લેતા? ના, એનો શું પુનર્જન્મ લેવાનો છું ઉદ્ધાર માટે? જગત માં કોઈ ઉદ્ધાર કર્યો નથી, જગત માં બધા નિમિત્ત રૂપે છે, અને જન્મ કોઈ લેતો નથી, એને કોઈ ભગવાન એવો નથી, એને માતાના પેટમાં આવે ને, ત્યાં સિદ્ધ ગતિ માં એટલું સુખ છે કે એક મિનિટ નું જો સુખ દુનિયા ઉપર પડે તો આપણા લોકો ચાલે. અવતાર લેતા નથી, અવતાર થાય છે. અવતાર લેતા હતા એમના હાથમાં સત્તા છે. ગીતામાં કહ્યું છે દુઃખો નો નાશ કરવા માટે બોલ્યા છે. હા હા, પણ એ પોતાની અપેક્ષા એ નથી બોલ્યા. દરેક યુગ માં જન્મ થશે જ આવો, જયારે અધર્મ બહુ ફરી વળે ત્યારે એ જન્મ થઈ જાય. એક બાજુ સદેહ આવું તો પડે ને, સદેહ આવું તો પડે ને, કોને આવવું પડે? છેલ્લા અવતાર માં છે, એક બે અવતાર ના બાકી હતા એવા વાસુદેવ નારાયણ ભગવાન થયેલા, નર માંથી નારાયણ થયેલા, કેવા થયેલા? અને જ્ઞાની હતા ને, એ પોતે અવતાર લેતા લેતા નથી, એમને અવતાર થાય છે, ફરજિયાત થાય છે. શું થાય છે? આખા જગત માં મહાવીરે ફરજિયાત થી જન્મ્યા હતા, અને કૃષ્ણ ફરજિયાત થી જન્મ્યા હતા, અને હું ફરજિયાત થી જન્મ્યો, બધું ફરજિયાત છે. આ બધું છેલ્લો અવતાર હોય તે ભગવાન કહેવાય. બીજું શું છે? બીજું શું પ્રશ્ન પૂછે છે? મુક્તાત્મા જન્મ લે છે કેમ અને ક્યારે? મુક્તાત્મા જન્મ લે છે કેમ અને જૈન તત્વ દર્શન માં આપ ક્યાં સુધી માનો છો? જૈન તત્વ દર્શન માં વેદાંત ના ચાર વેદ છે. વેદાંત દર્શન માં ચાર વેદ ની ઉપર હું બેઠેલો છું. વેદ ની ઉપર જૈનો ના ચાર અનુયોગ છે, તેની ઉપર છે, કારણ કે એ બધા શબ્દરૂપ છે. શું છે? અને આ શબ્દાથી પ્રસ્તુત છે. આપણે સમજ પડે એ વાત? આ વેદ વેદ શબ્દ રૂપે છે, એવું શબ્દ શબ્દ રૂપે છે, એમાં ખરી વાત નું વર્ણન થઈ શકે એમ નથી. બરોબર ને? કારણ કે પોતે આત્મા પરમાત્મા જે વસ્તુ છે તે છેલ્લામાં છેલ્લી દશા તે અવર્ણનીય છે. કેવી છે? અવર્ણનીય, અવસ્તરીય છે. એટલે ઉત્તમમાં ઉતરે એવી વસ્તુ નથી. એટલે વેદ વેદ ઇટસેલ્ફ બોલે છે, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. એટલે તું આત્મા ખુશ છે આ ન હોય કે તું. જ્યાં સુધી બુદ્ધિ પૂરી થાય ત્યાં સુધી વેદ અને અનુયોગ બંને છે. બુદ્ધિ પૂરી થાય એટલે બુદ્ધિ ની ઉપર જ્ઞાન છે. બુદ્ધિ ને જ્ઞાન માં ફેર હશે? શું હશે? કઈ શું ફેર હશે? રાજચંદ્ર ને આપ મુક્તાત્મા માનો છો? હા, મુક્તાત્મા. મુક્તાત્મા માનવામાં કોઈ હરકત જ એવું નથી. તો કારણ કે જ્ઞાની પુરુષ થઈ ગયા, જ્ઞાની પુરુષ ને બધાને મુક્તાત્મા કહેવાય. એ ફરી ફરી પોતે સંસાર બગાડે નહીં, એ એમાં ફરી લાગ પાડે નહીં, એક બે અવતાર થઈ ને પણ મુક્ત છે. પછી બીજું કઈ છે? મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? બંધન એટલે બંધન કોઈ ગળ્યું હોય તો મોક્ષ ગયા કર્યા ને. શું કહ્યું? ઉત્તર જેને ખબર પડી ગઈ તેમ દક્ષિણ દિશા ખબર પડી ગઈ. તેમ છતાં તમારી ભાષામાં સમજણ પાડું કે તમને એક ફામલા સાથે દોરે બાંધ્યા છે, આખે પાતા બાંધી ગયા છે, તમને દોરે બાંધ્યા છે એક ફામલા જોડે. હવે એમાંથી તમને આખે પાતા બાંધ્યા છે, પાછળથી કોઈ ભેળથી જરાક આમ એક દોરે આમ ત્યાં ધારો કરે અહીં છાતી આગળ તો તૂટી જાય તો તમને કઈ ખબર પડે ખરી? બંધન તૂટ્યું એમ તમને ખબર પડે, એક અહીં તૂટ્યું, અહીં તૂટ્યું, અહીં તૂટ્યું એમ અનુભવમાં આવતું જાય. કેવું થાય? આમ દોર બાજુ તૂટે એટલે ખબર પડે કે ના પડે? જો બંધન તમે જાણી બેઠા છો તો ઓપોઝિટ વોક ને જાણી શકે. પછી છે કઈ પ્રશ્ન? છેલ્લો છે, કુંડલ ના દોષો કર્મ આત્મા ને લાગે છે કે તમે માનો છો? પૂજગલ ના દોષો એટલે પૂજગલ ના કર્મો આત્મા ને લાગે છે એમ આપ માનો છો? આત્મા ને કશું અડતું જ નથી, બધું અહંકાર ને લાગે છે. શું છે અહંકાર? તમારો જો અહંકાર છે તો બધા દોષ જ છે તમારા, અને નિરહંકાર છે તો તમારી ક્રિયા તમને અડતી નથી, આત્મા ને કશી અડતી નથી. અહંકાર છે તો અત્યારે છે આ બધું અહંકાર છે તમારામાં થોડો ઘણો તો મહાત્મા જ થઈ ગયા. આટલો જ હોય નાનો કરી અને આટલો થઈ ગયો હોય તો અહંકાર થી ભરેલો છે. હા દેહ ખરું કે માજી માજી વધારે ભરેલો છે એના કરતા. કઈ ની સ્કૂલ માં ભણ્યા તો માજી તમે વડોદરા સ્કૂલ માં ભણેલા? તમારા જેવી બધી સ્કૂલો માં. હા બરોબર. આ દેહ જ બધા અહંકાર ને લેવો, અહંકાર લીધા બધું કેમ થતું? ઘણા સંતો એ નોનો કરેલો હોય છે ને અહંકાર, ઘણા સંતો એ નોનો અહંકાર કરેલો હોય છે. બિલકુલ નોનો આપડે એમને આમ નામ કરીએ તો એમને કશું ના લાગે, પણ જયારે હરી કરીએ ને ત્યારે એમ મળે મોટો થઈ જાય. સમજાય ને? એટલે નોનો કરવાનો પ્રયત્ન ના કરશો અહંકાર ને, અહંકાર ને દૂર કરવાનો પ્રયત્ન કરો. શું કરવું? અહંકાર ના બે રસ્તા કરવા જેવા છે. જો સંસારિક સુખો જોઈતા હોય તો અહંકાર ને સુંદર બનાવો. શું કહ્યું? લોક પસંદ કરે એવો અહંકાર. સંસારિક સુખો જોઈતા હોય તો લોક પસંદ કરે કે ના સુરેશભાઈ કેવા પડે એવા માણસ છે, બધા એમ કે સુરેશજી કેવા પડે એવા માણસ, એ અહંકાર સુંદર કહેવાય. સમજે ને? તો તમને સંસારિક સુખ મળશે. અને જો મોક્ષે જવું હોય તો અહંકાર ને છોડાવવા માટે મારી પાસે આવવું જોઈએ. જે અહંકાર થી મુક્ત છે ત્યાં તમને એ અહંકાર મુક્ત કરી શકે. શું? બાકી બીજો કોઈ અહંકાર મુક્ત તમે કરી શકે? અહંકાર મુક્ત વિચાર કરશે, મહિનો બે મહિના ચાર મહિના વિચાર કરે. જીવન છે ત્યાં સુધી શક્ય નથી અહંકાર બહાર દૂર કરવાનો. ચંદ્રકાંતિ આવો ને, અહીંયા આવો ને. ભાવી તીર્થંકર નું પદ બે ધર્મ અમારા ગામ ત્રણ ધર્મ છે. મારા પિતા જૈન ધર્મ અજોડ હોય, જોડ જોડ ના હોય, જોડ હોય તો સ્પર્ધા થાય, એમાં સ્પર્ધા થાય. એ સ્પર્ધા સ્પર્ધા રહીત જ્ઞાન છે. આપણું જ્ઞાન શું છે? સાચું આત્મજ્ઞાન સ્પર્ધા રહી છે, અને શાસ્ત્ર નું આત્મજ્ઞાન સ્પર્ધા વાળું છે. કેવું છે? કેવું છે? શાસ્ત્ર નું આત્મજ્ઞાન એવું હોય છે, પણ શબ્દો થી જાણ્યું એટલું જ અનુભવ ના હોય. બરોબર ને? કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં કે આત્મા બાળો બાળી શકાય નહીં. પછી શું કહ્યું? પલળી ના શકે. પાણી થી પલળી ના શકાય. પછી શું કહ્યું? સાપે તો કપાય નહી, એને કઈ થઈ ના શકે. અગ્નિ થી બળે નહીં, કાપે કપાય નહીં. એ તો એવો ઘડિયાળ તો તોડી નાખાય ને. આત્મા ને તોડી નથી શકાતો, અને ઘડિયાળ તોડી ના થાય છે. એ આત્મા ના બે કઈ ગુણ બતાવ્યા છે. ત્યાં આત્મા અનંત ગુણ ધર્મ છે. કેવો છે? અનંત ગુણ ધર્મ. અને તે પોતે જ પરમાત્મા છે. એ પરમાત્મા ક્યારે કહેવાય? એ પોતાના સ્વભાવમાં આવે તો. સ્વભાવમાં અત્યારે તમે શેમાં છો? આખી જગત શેમાં છે? આત્મામાં નથી. કારણ કે આત્મામાં જ છે, પણ આત્માના વિશેષ ભાવમાં છે. શેમાં છે? વિશેષ ભાવ. વિશેષ ભાવ એ સ્વભાવ ના કહેવાય. વિશેષ ભાવ થી સંસાર ગો થયો, અને સ્વભાવ થી મળશે. બે વસ્તુ આત્મા અને અનાત્મા બે વસ્તુ જોડે ભેગી થવાથી વિશેષ ગુણધર્મો ઉત્પન્ન થાય છે. વિશેષ ગુણધર્મો, ત્યાં વિશેષ ગુણધર્મો ઉત્પન્ન થયેલા છે. એ પોતાનું એક ભાન થાય ને, પોતાનું ભાન જ થઈ ગયું. તે તો ભાન થયું, ભાન તો થયું હતું. ત્યાં માતા કોઈ હોત નહીં, અને લોકોને કહેતો નહીં કે હું તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. આપણે ભાઈ બંધન ની વાત કરતા હતા, એ જ આ બંધન કહેવાય? અમારા છોકરા છે, અમારી વાઈફ છે, અમારા છોકરા છે. એ બંધન ને એ બંધન ને બંધન જાણે ત્યાર પછી વાંધો નથી. વ્યવહાર કરો, વ્યવહાર છોકરા તરીકે વ્યવહાર કરવા વાંધો નથી. જમે તરીકે જાય ને તો જમેલી પેલી કુમારી ના હોય, અને એમને એમ તો જમે કહેવાય કે જમવા જેવો લાગે. છોકરા ક્યાંય ખરે જમવા જેવો જ કરે. લૌકિક વ્યવહારમાં ના આવે તો માણસ થાકે જાય ને. લૌકિક વ્યવહારમાં ના આવે તો માણસ થાકે જાય. ના, વ્યવહારમાં રહેવું જ છે. વ્યવહારમાં બધી સારી છે. જો હું વ્યવહારમાં રહું છું. બહુ ને સાસુ એક જ ઘરમાં રહ્યા તો ફટાક ખાયા જ ને. કે છે બહુ ને સાસુ એક ઘરમાં રહે તો ફટાક ખાય ને. સાસુ બોલ્યા કે નહી? કે એનો કઈ ઉપાય છે? મારે ખતરાક બંધ કરવા તો ઉપાય છે, ખતરાક ચાલુ રાખવા હોય તો ઉપાય છે. ઉપાય છે એ બંધ રાખવો હોય. આપડે પણ રહેતો નથી. બંધ રાખવો હોય પણ રહેતો નથી. મારું કહ્યું ભૂલ કરવાનો ક્યાં રહેવાય? મારું કહેલું કરશો? કરવું જ પડે. આજ કઈ શું કરે? આજ મને બધા ભગવાન કે છે, શું કે છે, જ્ઞાની કે છે, ભગવાન જે કઈ કઈ વિશેષણ આપ્યું હોય તે આપે છે મને આ બધું એ બધું ને. અને માસાડ માં જવું છે ને તારે ધાણા બી આવ્યા એમ કે શું કે છે. અને ગાડી ગાડીમાં મને કોઈ પૂછે ટિકિટ એક્ઝામ એક્ઝામ ને કહ્યું ધંધા ઉપર જાઉં છું તમે કહું છું કોન્ટ્રાક્ટર છું, કોન્ટ્રાક્ટર છું એટલે જ્યાં જ્યાં જેવું જેવું જેવું નાટક વાળું હોય છે તે પ્રમાણે હું વાત કરું. પાત્ર બદલે જ છું તો હા એટલે મેં કચેરી પોતે ગાંધો એવી લખવી છે અને હવે દિલ્હી ખાવાની પોતે જ ભગવાન છે. સારી વાત છે પણ અટકી ગયા જો અત્યારે પ્રશ્ન પૂછ્યા બધાના ખિસ્સા મનમાં કુસમા અને ભાવ જોડે દુવા પણ જોઈએ. કેવું છે દુવા પણ જોઈએ, દેવ સાથે હોય ત્યારે કામ થાય એવું આશીર્વાદ આપી છે. અમારે જોઈતી નથી વ્હીલ પાવર કરતા દુવા આગળ નીકળી જાય. હા પણ દેવ સાથે જોઈએ, વ્હીલ પાવર ના હોય તો દુવા ના કામ કરે, વ્હીલ પાવર ના હોય ને દુવા કશું કામ ના કરે. તમારો વિલ પાવર ના આવ્યું આ બે ભોગી થાય ને એનું કામ કરે. દુવાય કોની વધારે પોતે કે જેના જગતમાં કોઈ ચીજ જોઈતી ના હોય, કોઈ ચીજની ભીખ ના હોય, જેના લક્ષ્મીની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, કોઈ ચીજની ભીખ ના હોય ત્યારે એ દુવા પહોંચે. આપણે જ્યાં સુધી ભીખાયા છે જેમ માન ના ભીખારી છે કે લક્ષ્મી ના ભીખારી ત્યાં સુધી ભીખા ના થાય. ગુરુવારની રજા ગુરુવાર આગળ સંડે રજા છે આવું છે આ જીભ માં એવો દોષ નથી. આ જીભ તો અંદર 32 ગ્રામ બેસી રહ્યા છે, એની જોડે રહે છે, રાત દાડો કામ કરે, લડતી નહીં, ઝઘડતી નથી, કામ કરે છે, બધા ઝઘડો કરે છે. જીભ તો બહુ સરસ છે, પણ આપણે વાંકા છીએ. શું છે? આપણે ઓર્ગેનાઇઝર વાંકા છે, આપણી ભૂલ છે. જીભ તો બહુ સારી છે, 32 ગ્રામ વચ્ચે કોઈ કચરાય છે, એ કચરા છે. તેને બિચારી ને શું થાય એટલે સમજીને દઈ રહી છે. એ કચરા ક્યારે આપડે ચિત્ત બીજી ગયા ગયું હોય, ખાતી ચિત્ત બીજા માં ગયું હોય ત્યારે જરા કચરાય. આપણું આપણું જો વાંક હોય તો ચિત્ત બીજા માં જાય તો નહીં, ચિત્ત બીજા માં ના જાય. જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઇઝર વાંક આવડું જોઈએ, કચરાય. એટલે અત્યારે તો સુરેશભાઈ સાથે જમતી વખતે વકીલો ઘણા ઘણા આપણે જ્ઞાન આપ્યું ને ત્યારે બધું વકીલો પહોંચેલો છે. આપ માનો છો હિન્દુ ધર્મ સર્વોચ્ચ કોટી પહોંચેલો છે એમ આપ માનો છો? માનો છો શું? પણ હું તો કઉ છું ને, હું તો હિન્દુ ધર્મ પહોંચેલો છે એ આધારે હું પહોંચેલો છું. શું કહ્યું? અને એ જ આધારે હું પહોંચેલો છું. અને તે આખા વર્લ્ડ ને હું આખા વર્લ્ડ ના સાયન્ટિસ્ટો ને હું કહેવા માંગુ છું, તમારે જે જ્ઞાન જોયું તે લઈ જાઓ. શું કહ્યું? આખા વર્લ્ડ ના સાયન્ટિસ્ટો ને બધાને બધું સાયન્સ આપવા તૈયાર છે. તો આધ્યાત્મિક બીજું કઈ નહીં. અને આખા વર્લ્ડના છે તે માનસ શાસ્ત્રીઓને કહેવા માંગુ છું, તમારે આગળનું દર્શન જોયું તો મારી પાસે લઈ જાઓ. શું કહ્યું? માનસ શાસ્ત્રીઓને. એટલે આપણો બેસ છે એનો પુરવાર તો આ બધું આ જયારે લેશે ત્યારે ખબર પડશે ને એમને. એ પોતે લેશે જયારે ત્યારે ખબર પડશે ને. આપણે પુરવાર કરવો નહીં જવું પડે. તો આ તો વસ્તુ વર્લ્ડની અજાય ગઈ છે. હું માનું છું કે ભારત વર્ષ જે છે આપણો દેશ સુપ્રીમ કોર્ટે પહોંચી ગયો છે. હું એમ માનું છું કે આપણો ભારત દેશ છે એ છે તો સુપ્રીમ કોર્ટે પહોંચી જશે. બઉ કેતો વધારે વાર હોય નથી. અનુમતિ તો જેવા ભાવે અનુભવી છે ને તેવા ભાવે અનુભવવું પડે. અનુમોદન ત્રણ પ્રકાર છે. અનુમોદન પોતાના મત નું સાધન ઉડી જાય. શું થઈ જાય? એટલે આવા શાસ્ત્રી પોતે કરે આવું આવું કરે પછી એને એવું કરાવનાર હોય પછી એનું બોલનાર હોય તો ડર હોય તમારે કહે ફળ બોલવો નથી મારી તું ગમે તે ધન પાડતો હોય તેનો વાંધો નથી તું અહીંયા આવે મારી વાત સાંભળ તારો આત્મા સમૂહ ના કરે તો એક અત્યારે માને છે શું કહ્યું કશું વાંધો શું છે તેનો આત્મા કબૂલ કરે ખબર મારું અત્યારે ઉભી અત્યારે લખી પડાય કે મારાથી તારે લખી પડે પણ જગ્યા આવે ને તારું નળ ખોટું છે જો તારું શું કચી દઉં છું આટલું જ્ઞાન કચી જાય કારણ કે આપડે નિર્લેપ થઈ બેઠા પછી કોણ અડે જ નહીં નિર્લેપ ને પછી અડે નહીં અસંગ ને સંઘ ના લાગે જે અસંગ થઈ બેઠા એને સરળ સંઘ લાગે આ ડાક્ટર ના અસંગ થઈ જવું છે પછી દસ અને ત્રીસ સંઘ છે વસ્તી કહેતા દયાખાનું મન નથી ગમતું ને આ બધું આવે તમારી પાસે રહેવાય અને મન તો હકીકત છે કે જપ્પું નથી મને હકીકત છે જપ્પું છે તરંગ તો મનના પર્યાય છે શું છે મનના પર્યાય વ્યવસ્થા તરંગ વ્યવસ્થા ઘી વેચી અને નફો કરી એમાંથી બકરી બકરી લાવી અને બચ્ચા થશે પછી આમનો મન તરંગ કર્યા કરતો હતો એમ કરતા કરતા પૈસા આવશે બીજી પડી લાવી પછી છોકરા થશે છોકરા કહે છે હેલો બાપા જમા તાર હું નાના કહીશ તો ભોળો પડી ગયો એ તરંગ કહેવાય તરંગ જુદા તર્ક જુદા વિતર્ક જુદા તર્કે જુદા વિતર્કે જુદા તરંગે જુદા તો મનના એટલા બધા પર્યાય છે કે આખો સંસાર સમુદ્ર બની જાય એટલા મનને મનના પર્યાય હોય છે હવે મન સાથી ઉભું થયું એ તો શોધ્યા તો હું કહું એનો વૈજ્ઞાનિક હોઉં શું કહું હવે કોઈ કે મન મારું છે મન મારું છે પણ મન સાથી ઉભું થયું અને ત્યાંનું બનેલું છે એટલે બનેલું છે એટલે ક્રિએશન કેવી રીતે થયેલું છે એ ના કરે શું કરે એક તરફ થયેલું છે તે ક્રિએશન ન હોય ક્રિએશન નિરંતર ક્રિએશન બદલાવા જ કરે છે તમને તો માટે કેવી રીતે થયેલું એને કોઈ ને વિજ્ઞાની ના કહી શકે તમે એને પૂતગલ કહ્યું ને મન ને પૂતગલ કહ્યું ને કમ્પ્લીટ ફિઝિકલ છે મન તો સૂક્ષ્મ પર્યાય ઉપર છે એના સૂક્ષ્મ પર્યાયો છે બહુ રત્ના પર્યાયો હોય એના બહુ રત્ના પર્યાયો કોઈ ફરક તરંગમાં હોય કોઈ ફરક તર્કમાં હોય કોઈ ફરક વિતર્કમાં હોય કોઈ ફરક વિચારમાં હોય તો કોઈ ફરક સદ વિચારમાં હોય કોઈ ફરક દુર્વિચારમાં હોય કોઈ ફરો અવિચાર દશા ઉત્પન્ન થાય એ મન છે અવિચાર દશા ઉત્પન્ન થઈ તે મન છે શું એ મનનો પર્યાય છે અવિચાર દશા ઉત્પન્ન એ મનનો પર્યાય આ ઘણા સાધુ પુરુષ એવા હોય છે ને અને મોડું જોઈએ તો આપણને આનંદ થાય છે કહ્યું પછી મને એક જણ કે છે કેવા મોટા સંત છે અમને જતા આપણને આનંદ થાય છે તારે જો મોકલ રહ્યો તો આપણે અહીં નહીં સંસારનું બધું કરતા હોય છે હા આટલા આનંદ નહીં તો અમને એના કરતા તરબૂચ રૂપાળું મૂકી દઉં તો મોક્ષે જવું હોય તો જેનું મન ચંચળ હોય ત્યાં જાય. શું કહ્યું? મન જેનું અચળ થઈ જાય શું કરવાનું ત્યાં? મન સ્વભાવથી ચંચળ કરવી જોઈએ. શું કહ્યું? આત્મા અચળ, આત્માનું અચળ પણ જોવાનું. મન ચંચળ, મન અચળ થઈ ગયું ને માણસ તરબૂચા જોઈ લે ને છતાં પણ જગત અમારે બહુ ફાયદા કરે છે. કારણ કે જગતના જે વચલા ડેવલપ છે ને, જે કાપુ ડેવલપ છે ને, એમને મહારાજને જોઈને આનંદ થાય અને મહારાજને પાસે પછી શાક નીકળી જાય, ચણ નીકળી જાય, મહારાજને ખુશ રાખે. મહારાજને કશું જોઈતું ના હોય એ દશા એવી આવે છે. આ વિચાર દશામાંનો એક પર્યાય ઉભો થાય. શું એ તારે બધા ગણો થઈ ગયું કરી જાય? અરે ભાઈ આ તો તડબૂચું છે, જો તારે મોક્ષ જોવું થઈ ગયું. હા, હિન્દુસ્તાન બધા બહુ સંત છે. મન હંમેશા ચંચળ હોવા જોઈએ. કેવું ચંચળ? બધા જ એમ ચંચળ છે. એની ચંચળતાને આ ડાક્ટર જોયા કરે છે. તમે જોયા કરે છે ને? ચંચળતા જોયા કરે. મન શૂન્ય ક્યારે થઈ જાય? ખાલી થઈ જાય. મારું મન ખાલી થઈ ગયું. અચળ કેવી રીતે થાય? સંચાલન છે કુદરત નું. સંચાલન નો સ્વભાવ છે. એની ઈચ્છા તો ના વર્તે કે મારે હવે આ પ્રમાણે બધું વ્યવહાર થવા દેવું છે. ધીમે ધીમે અચળ થઈ જાય પછી. મારે તો આશા જન્મ પર્યાયમાં મારે પછી છે નહીં. આ કઈ જોઈ શું છે? જોઈ નહીં કુદરત સ્થિતિ મૂકા છે. અને તે લોકોને દીવા દાડી ઉપર ચાલે છે. વટલા નીચલા લોકોને દીવા દાડી ઉપર ચાલે. મારા ભાઈ મન હાલે તો તેની તો ભાગ છે ને. હવે મન ના હાલે એટલે બરાબર સ્થિરતા દેખાય. સ્થિરતા દેખાય એટલે તમને આનંદ થાય. શું શું થયું? અને આનંદ થાય એટલે તમે જો કઈ મજે મજા આવી છે, આનંદ આવ્યો છે. જ્ઞાન દાન ના એના માટે તરવું જોયું છે. તમારે મોક્ષે જવું ત્યાં તરવું જોઈએ. આમ તો થાય તમારે દુનિયાની સ્થિરતા જોઈએ તો નહીં દેવો. શું મોક્ષે જવા ના એના હોય? એમનું જ ખેવા નથી. મોક્ષ તો સમજ્યા નથી. જગતના લોકો શી સમજે પડે કે કોણ સ્થિરતા છે, કોણ એ છે? તમે પૂછવા જાઓ ને તો બરફ બનાવો. શું કહ્યું? કેટલું ના આવડે? કેટલું પ્રશ્ન આવડે નહી. આના જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જઈ જઈને પાછા જ આવે પ્રશ્ન પૂછે તો ચાલે જ ને. આ લોકો બહુ જાગૃત એટલે મનના તરંગ છે. આ બધા આ પર્યાય છે. અવિચાર દશા એક પર્યાય છે. શું? કારણ કે અવિચાર દશા તો તીર્થંકરો નથી હોતી. શું હોય છે? તીર્થંકરો નું મન કેવું હોય છે? ભાઈ આજે આપડે બેઠક આપો ઉભા પટેલો માં આમ કરે છે ને, પેલું બફબા પાણી કરે છે ત્યારે રામ રામ કરે છે. તે એક આવ્યો રામ રામ કરીને ગયો, બીજો આવ્યો રામ રામ કરીને ગયો. તીર ના હોય એક ઘણી વાર સ્થિર ના હોય. વિચાર આવે ને જાય, વિચાર આવે ને જાય, વિચાર આવે ને જાય, પણ ઘણી વાર બંધ ના હોય. પેલા લોકો ને છે તે બંધ થઈ ગયેલો આ વિચાર. મારું મારું મુક્ત લાગે આપણે. કારણ વિચાર થી મુક્ત થઈ ગયો એટલે શું થયું? તો મને ઘણા પૂછ્યા પેલા પેલા મારે તારે મોક્ષે કેવું છે? હા તમે કોઈ તો ના દે આના કરતા તરબૂચ લઈને બે. આપણે સંસારમાં જીવવા લીલી વાર લડ્યો છે. શું છે? બાકી જ્ઞાની પુરુષ એટલાનો જ મુક્ત હાસ્ય હોય, મુક્ત વાણી હોય. શું કહ્યું? બીજા કોઈ મુક્ત હાથ કે મુક્ત હાથ ખેંચેલી વાળી હોય. તમે સુરતી ખેંચેલી વાળી સમજ્યા? તમે ખેંચેલી વાળી, ટેન્શન આવેલી વાળી, ટેન્શન વાળી વાણી સમજી ગયો ને? ટેન્શન ટેન્શન ને ટેન્શન દરેક જ્ઞાની પુરુષ ના દર્શન કર્યા છે. જેવા ત્યાં છે પૈસા ખુબ કઢાઈ રહ્યા ત્યાં કેવી રીતે કઢાઈ લાવી છે? કારણ કે એની પણ જરૂર શું છે? કેટલી જરૂર છે? આ શરીર ને જેટલી જોઈએ એટલા પરિગ્રહ ની જરૂર છે. બીજા પરિગ્રહ ની જરૂર શું છે? પૈસા પૈસા ની પ્રિયતા નથી કે છે? બદલો ભરી ના આપે? શું બદલો જાતે બાંધો નથી જોતો નથી કે તારા હાર બાંધવા તૈયાર છે? ભગવાન છે કે ક્રાંતિ માં છે? આવું જગત છે, આવું જગત છે, ખેતી ચાલશે. જગત આવ્યું છે બધું ભાનુ બેન જાણે ક્રાંતિ ના પણ છે માન દુરુસ્ત આવા વિચારો ના હોય ને? જોયા નથી આવ્યા વિચાર. હા વિચાર ના હોય, બહુ જાતનો મોહ હોય, શું તેનો મોહ જ નથી. અને પૈસા તો પાછા જેટલા આવવાના હતા એટલા જ આવશે. શું થયું? આમાં પડશે, ધર્મ પડશે તો એટલા આવશે, અધર્મ પડશે તો એટલા આવશે. પણ અધર્મ પડશે તો દુરુપયોગ થશે, દુઃખી થશે. આવા સદુપયોગ થશે, સુખી થશે. શું કહ્યું? અને મોક્ષી જવા છે તો વધારે પૈસા કેટલા જવાના છે? પૈસા ને માટે વિચાર કરવો એ કટેલ છે. શું છે? તૂટેલ, તૂટેલ. કેવી કુટેવ? કે એક માણસ ને એક માણસ ને તાવ બહુ ચડ્યો હોય અને આપડે પેલું વરાળ આપીને તાવ ઉતારીએ છીએ, વરાળ આપીને પચ્યો બહુ થઈ જાય, એક દાડો ઉતારીએ તાવ એવી રીતે. પછી પેલો વરાળ આપીને રોજ પચ્યો કાઢ કાઢ કરે તો શું સીધું થાય? વરાળ આપી રોજ પચ્યો કાઢ, જાણે કે એક દાડો મને બહુ ફાયદો ભાવ છે, હલકું થઈ ગયું છે, હવે આ જ તેલ રાખી શકે છે. શું તો રોજ વરાળ લે અને પચ્યો કાઢ કાઢ કરે, શું થાય પછી? ફરી જો કરી બીજા કામ માં લેવાનું હોય તો કરવું આવું. કેવી રીતે આ લક્ષ્મણ નું ચિંતન કરવું એના જેવું છે. જેમ પરસો પ્રમાણ પ્રમાણ નીકળે છે એવી રીતે પ્રમાણસર બધું આયા કરે છે. શું લખી લખી તમારે કામ કરી દેવાનું, કામમાં એ નહીં રહેવાનું, દાફેલ નહીં થવાનું. તમારે કામ કરી દેવાનું, લક્ષ્મી તો આયાત કરે. લક્ષ્મીના વિચાર નહીં કરવાના, આપી આવજો, ખેતી આવજો, આવે તો સારું, એવું તેવું. એટલે લક્ષ્મીજીને બહુ રીત ચડે છે, મને કેશવ તો રોજ મળે છે. બધા નાગા થઈ ગયા સાહેબ, મારે પાસે જવાનું નહીં, તમારે મારે પાસે જવાનું નહીં, બધા એવા બધા સાહેબ પીએ ના જાય ને હાસરે સાસરે ના જાય, લક્ષ્મીજી ને ગમી ગમે હસરી રખાય, માટી એવું વાત રહેશે ને. માજી ને શું કરી છે લક્ષ્મી? હવે નારાયણ ફોર વાળા નું